પછી પ્રભુએ ગીધ જટાયુની જે રીતે ક્રિયા કરી, કબંધનો વધ કરીને શબરીને પરમ ગતિ આપી, અને પછી જે રીતે વિરહ વર્ણન કરતા કરતા શ્રી રઘુવીરજી પંપાસરના તીરે ગયા, તે સઘળું કહ્યું. પ્રભુ અને નારદજીનો સંવાદ અને મારુતિના મેળાપનો પ્રસંગ કહીને પછી સુગ્રીવ સાથે મિત્રતા અને વાલીના પ્રાણનાશનું વર્ણન કર્યું. સુગ્રીવને રાજતિલક કરીને પ્રભુએ પ્રવર્ષણ પર્વત ઉપર નિવાસ કર્યો તે તથા વર્ષા અને શરદનું વર્ણન, શ્રી રામજીનો સુગ્રીવ પર રોષ અને સુગ્રીવનો ભય આદિ પ્રસંગ કયા. જે રીતે વાનરરાજ સુગ્રીવે વાનરોને મોકલ્યા અને તેઓ સીતાજીની ભાળ કાઢવા જે રીતે સર્વે દિશાઓમાં ગયા, જે રીતે તેમણે ગુફામાં પ્રવેશ કર્યો અને પછી વાનરોને જે પ્રમાણે સંપાતિ મળ્યો તે કથા કહી. સંપાતિ દ્વારા સઘળી કથા સાંભળીને પવનપુત્ર હનુમાનજી જે રીતે અપાર સમુદ્રને ઓળંગી ગયા, પછી હનુમાનજીએ જેવી રીતે લંકામાં પ્રવેશ કર્યો અને પછી સીતાજીને જેવી રીતે ધીરજ બંધાવી તે સર્વે કહ્યું. અશોકવનને ઉજાડીને, રાવણને સમજાવીને, લંકાપુરીને બાળીને પછી જેવી રીતે તેમણે સમુદ્રને ઓળંગ્યો અને જે રીતે વાનર જ્યાં શ્રી રઘુનાથજી હતા ત્યાં આવ્યા તથા આવીને શ્રી જાનકીજીના કુશળ સંભળાવ્યા, પછી જે રીતે સેના સહિત શ્રી રઘુવીર જઈને સમુદ્ર તટે ઉતર્યા અને જે પ્રમાણે વિભીષણજી આવીને તેમને મળ્યા, તે સઘળી અને સમુદ્રને બાંધવાની કથા સંભળાવી. પુલ બાંધીને જે રીતે વાનરોની સેના સમુદ્રને પાર ઉતરી અને જે રીતે વીર શ્રેષ્ઠ વાલીપુત્ર અંગદ દૂત બનીને ગયા તે સર્વે કહ્યું. પછી રાક્ષસો અને વાનરોના યુદ્ધનું અનેક પ્રકારે વર્ણન કર્યું. પછી કુંભકર્ણ અને મેઘનાદના બળ, પુરુષાર્થ અને સંહારની કથા કહી. અનેક પ્રકારના રાક્ષસ સમૂહોના મરણ તથા શ્રી રઘુનાથજી અને રાવણના અનેક પ્રકારના યુદ્ધોનું વર્ણન કર્યું. રાવણ વધ, મંદોદરીનો શોક, વિભીષણનો રાજ્યાભિષેક અને દેવતાઓનું શોક રહિત થવાનું કહીને પછી સીતાજી અને શ્રી રઘુનાથજીનો મેળાપ કહ્યો. જે રીતે દેવોએ હાથ જોડીને સ્તુતિ કરી અને પછી જેવી રીતે વાનરો સહિત પુષ્પક વિમાન પર આરૂઢ થઈને કૃપાધામ પ્રભુ અવધપુરીએ ચાલ્યા તે કહ્યું. જે રીતે શ્રી રામચંદ્રજી પોતાના નગર અયોધ્યામાં આવ્યા તે સર્વે ઉજ્જવળ ચરિત્ર કાગભૂષુંડીજીએ વિસ્તારપૂર્વક વર્ણવ્યા. પછી તેમણે શ્રી રામજીનો રાજ્યાભિષેક કહ્યો. શિવજી કહે છે, અયોધ્યાપુરીનું અને અનેક પ્રકારની રાજનીતિનું વર્ણન કરતા ભૂષુંડીજીએ તે સર્વે કથા કહી જે હે ભવાની મેં તમને કહી. સઘળી રામકથા સાંભળીને પક્ષીરાજ ગરુડજી મનમાં બહુ જ ઉત્સાહિત થઈને વચન કહેવા લાગ્યા. શ્રી રઘુનાથજીના સર્વે ચરિત્રો મેં સાંભળ્યા જેથી મારો સંશય ટળી ગયો. હે કાક શિરોમણી, આપના અનુગ્રહથી શ્રી રામજીના ચરણોમાં મને પ્રેમ થઈ ગયો. યુદ્ધમાં પ્રભુનું નાગપાશથી બંધન જોઈને મને અત્યંત મોહ થઈ ગયો હતો કે શ્રી રામજી તો સચ્ચિદાનંદ ઘન છે, તે કયા કારણે વ્યાકુળ છે. બિલકુલ લૌકિક મનુષ્યો જેવું ચરિત્ર જોઈને મારા હૃદયમાં ભારે સંદેહ થઈ ગયો. હું હવે તે ભ્રમને પોતાના માટે હિત સમજું છું. કૃપાનિધાને મારા પર આ મોટો અનુગ્રહ કર્યો. જે તડકાથી અત્યંત વ્યાકુળ થાય છે તે જ વૃક્ષની છાયાનું સુખ જાણે છે. હે તાત, જો મને અત્યંત મોહ ન થાત તો હું આપને કઈ રીતે મળત અને કેવી રીતે અત્યંત વિચિત્ર આ સુંદર હરિકથા સાંભળત જે આપે અનેક પ્રકારે ગાઈ છે. વેદ, શાસ્ત્ર અને પુરાણોનો આ જ મત છે, સિદ્ધ અને મુનિ પણ આ જ કહે છે, એમાં સંદેહ નથી કે શુદ્ધ સંત એને અવશ્ય મળે જ છે જેને શ્રી રામજી કૃપા કરીને જુએ છે. શ્રી રામજીની કૃપાથી મને આપના દર્શન થયા અને આપની કૃપાથી મારો સંદેહ ટળી ગયો. પક્ષીરાજ ગરુડજીની વિનમ્ર અને પ્રેમયુક્ત વાણી સાંભળીને કાગભૂષુંડીજીનું શરીર પુલકિત થઈ ગયું. તેમના નેત્રોમાં જળ ભરાઈ આવ્યું અને તેઓ મનમાં અત્યંત હર્ષિત થયા. હે ઉમા, સુંદર બુદ્ધિવાળા, સુશીલ, પવિત્ર કથાના પ્રેમી અને હરિના સેવક શ્રોતાને પામીને સજ્જન અત્યંત ગોપનીય રહસ્યને પણ પ્રગટ કરી દે છે. કાક ભૂષુંડીજીએ પછી કહ્યું, પક્ષીરાજ પર તેમનો પ્રેમ ઓછો ન હતો. હે નાથ, આપ સર્વે પ્રકારે મારા પૂજ્ય છો અને શ્રી રઘુનાથજીના કૃપાપાત્ર છો. આપને ન સંશય છે અને ન મોહ કે માયાય છે. હે નાથ, આપે તો મારા પર દયા કરી છે. હે પક્ષીરાજ, મોહના બહાને શ્રી રઘુનાથજીએ આપને અહીં મોકલીને મને મોટાઈ આપી છે. હે પક્ષીઓના સ્વામી, આપે આપનો મોહ કહ્યો તેમાં હે ગોસાઈ, આ કંઈ આશ્ચર્ય નથી. નારદજી, શિવજી, બ્રહ્માજી અને સનકાદિ જે આત્મતત્વના મર્મજ્ઞ અને એનો ઉપદેશ કરનારા શ્રેષ્ઠ મુનિ છે, એમનામાંથી કોને કોને મોહે આંધળા નથી કર્યા? જગતમાં એવો કોણ છે જેને કામે ન નચાવ્યો હોય? તૃષ્ણાએ કોને મદોન્મત નથી બનાવ્યો? ક્રોધે કોનું હૃદય નથી બાળ્યું? આ સંસારમાં એવો કયો જ્ઞાની, તપસ્વી, શૂરવીર, કવિ, વિદ્વાન અને ગુણોનું ધામ છે જેની લોભે વિડંબના ન કરી હોય? લક્ષ્મીના મદે કોને વક્ર અને પ્રભુતાએ કોને બહેરા નથી કર્યા? એવો કોણ છે જેને મૃગનયનીના નેત્રબાણ વાગ્યા ન હોય? રજ, તમ આદિ ગુણોએ કરેલો સન્નિપાત કોને નથી થયો? એવો કોઈ નથી જેને માન અને મદે સ્પર્શ કર્યો ન હોય. યૌવનના તાપે કોને ભાન ભૂલાવ્યું નથી? મમતાએ કોના યશનો નાશ નથી કર્યો? મત્સરે કોને કલંક નથી લગાડ્યું? શોકરૂપી પવને કોને ડગાવી નથી દીધો? ચિંતારૂપી નાગણે કોને ભરખી નથી લીધો? જગતમાં એવો કોણ છે જેને માયા ન વ્યાપી હોય? મનોરથ કીડો છે, શરીર લાકડી છે, એવો ધૈર્યવાન કોણ છે જેના શરીરમાં આ કીડો ન પડ્યો હોય? પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણા આ ત્રણેય પ્રબળ ઈચ્છાઓએ કોની બુદ્ધિને મલિન નથી કરી નાખી? આ સર્વે માયાનો મોટો બળવાન પરિવાર છે. એ અપાર છે, એનું વર્ણન કોણ કરી શકે છે? શિવજી અને બ્રહ્માજી પણ જેનાથી ડરે છે તો બીજા જીવ તો કઈ ગણતરીમાં છે? માયાની પ્રચંડ સેના સંસારભરમાં છવાયેલી છે. કામાદિ તેના સેનાપતિ છે અને દંભ, કપટ અને પાખંડ યોદ્ધા છે. તે માયા શ્રી રઘુવીરની દાસી છે. જોકે સમજી લેવાથી તે મિથ્યા જ છે, પરંતુ તે શ્રી રામજીની કૃપા વિના છૂટતી નથી. હે નાથ, આ હું પ્રતિજ્ઞા કરીને કહું છું, જે માયા આખા જગતને નચાવે છે અને જેનું ચરિત્ર કોઈ સમજી નથી શક્યું, હે ખગરાજ ગરુડજી, તે જ માયા પ્રભુ શ્રી રામચંદ્રજીના ભ્રુકુટીના ઈશારે પોતાના સમાજ સહિત નટીની જેમ નાચે છે. શ્રીરામજી એ જ સચ્ચિદાનંદ ઘન છે જે અજન્મા, વિજ્ઞાન સ્વરૂપ, રૂપ અને બળના ધામ, સર્વવ્યાપક અને વ્યાપ્ય, અખંડ, અનંત, સંપૂર્ણ, અમોઘ શક્તિ અને છ ઐશ્વર્યોથી યુક્ત ભગવાન છે. તે નિર્ગુણ, મહાન, વાણી અને ઇન્દ્રિયોથી પર, સર્વે કંઈ નિહાળનારા, નિર્દોષ, અજેય, મમતારહિત, નિરાકાર, મોહરહિત, નિત્ય, માયારહિત, સુખના ભંડાર, પ્રકૃતિથી પર, પ્રભુ, સદા સર્વેના હૃદયમાં વસનારા, ઈચ્છારહિત, વિકારરહિત, અવિનાશી બ્રહ્મ છે. અહીં શ્રી રામજી વિશે મોહનું કારણ જ નથી. શું અંધકારનો સમૂહ કદી સૂર્યની સામે જઈ શકે છે? ભગવાન પ્રભુ શ્રી રામચંદ્રજીએ ભક્તોને માટે રાજાનું શરીર ધારણ કર્યું અને સાધારણ મનુષ્યો જેવા અનેક પરમ પાવન ચરિત્ર કર્યા. જેમ કોઈ નટ અનેક વેશ ધારણ કરીને નૃત્ય કરે છે અને જેવો વેશ હોય છે તેને અનુકૂળ જ ભાવ દેખાડે છે, પરંતુ સ્વયં તેમનામાંથી કોઈ થઈ શકતો નથી. હે ગરુડજી, આવી શ્રી રઘુનાથજીની આ લીલા છે જે રાક્ષસોને વિશેષ મોહિત કરનારી અને ભક્તોને સુખ આપનારી છે. હે સ્વામી, જે મનુષ્ય મલિન બુદ્ધિ, વિષયોને વશ અને કામી છે તે જ પ્રભુ પર આ પ્રકારના મોહનો આરોપ મૂકે છે. જ્યારે કોઈને કમળો આદિ નેત્રદોષો થાય છે ત્યારે તે ચંદ્રમાને પીળા રંગનો કહે છે. હે પક્ષીરાજ, જ્યારે કોઈને દિશાભ્રમ થાય છે